પૂજન કરશે. આપણે સૌ પણ હૃદયના ભાવથી સાથે જોડાઈએ. પૂજ્ય અનુપમ જીવન સ્વામી આવી અને પૂજન કરશે. શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરક તારણ નામ ધ્યેયમ શ્યામમ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. સહજાનંદ સ્વામી મહારાજની જય. દેવાનામપિ યો દેવો ન દેવાદ્યોતયંતિ યમ અમતસ્તુ મતો યોસો તમાનંદકનમ શ્રયે. અક્ષરધામ મધ્યસ્થમ યનંતમુક્તસેવિતમ નૈકેન્દુ સુપ્રભમ રમ્યમ શ્રીહરિમ ચિંતયામ્યહમ. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્య પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. માયા કાળ અને કર્મના પ્રેરક સર્વના નિયંતા એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ અસંખ્ય મુમુક્ષુ જીવાત્માઓનું કલ્યાણ કરવા માટે જેઓનું આ પૃથ્વી ઉપર અવતરણ થયું હતું એવા સદવિદ્યા સદ્ધર્મ રક્ષક અક્ષરધામમાં વિરાજિત પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, જેમના જીવનમાંથી સદાયને માટે ચારિત્ર્યની સુગંધ મગમગે છે એવા આપણા પરમ પૂજ્ય ગુરુ મહારાજ સત્સંગના ઉત્કૃષ્ટ માટે, ઉત્કર્ષ માટે જે સંતોએ પોતાની જાતને ચંદનની પેઠે ઘસી નાખી છે એવા પૂજ્ય લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, પૂજ્ય નારાયણ પ્રસાદ દાસજી સ્વામી, સર્વે બ્રહ્મનિષ્ઠ વંદનીય પૂજનીય સંતો, યજમાન પરિવાર, શાસ્ત્રીજી મહારાજના ખૂબ કૃપાપાત્ર કલ્યાણજી બાપા કામલિયા, એમની સ્મૃતિમાં એમના દીકરા પ્રવીણભાઈના શુભ સંકલ્પથી, એમના દીકરાઓ મનોજભાઈ, કૃણાલભાઈ અને મયંકભાઈ સર્વે, ઉપરાંત તમામ ભાવિક ભક્તજનો બધાને હેતથી જય સ્વામિનારાયણ. ગઈકાલે શું આવ્યું તું કથામાં? પાંચ પ્રકારે આપણે ભગવાન નારાયણે નારદજીને કઈ રીતે ઉપાસના કરતા શીખવી એ આપણે સમજાતા. પહેલો ભાવ કયો? શરીર શરીરી ભાવ. બીજો સ્વામી સેવક ભાવ. પછી ત્રીજો અવતાર અવતારી. ચોથો તદાત્મકપણું. અને પાંચમો થોડોક આપણે મિસ થઈ ગયો હતો, સાકાર. સાકાર ઉપાસના મહારાજે જે કહ્યું એમાં પુરુષ શબ્દ ભગવાને વાપર્યો એટલે કે ભગવાન સાકાર છે. સાકાર ઉપાસના ભગવાન નારાયણે નારદજીને જે પ્રશ્ન હતો એ પ્રશ્નનું સમાધાન કર્યું. નારદજી તો કોને સર્વે સર્વા માનતા હતા? ભગવાન નર નારાયણને જ સર્વે સર્વા માનતા હતા. પણ ભગવાન નર નારાયણે શું કહ્યું કે અમારા પણ ઉપરી અનાદિ નારાયણ છે, અમે તો એના સેવક છીએ, એ અમારા સ્વામી છે. સહેજે નારદજીને મનમાં પ્રશ્ન થાય કે હું જેને સર્વે સર્વા માનું છું એના જો કોઈક ઉપરી હોય તો એના પણ કોઈક હોવા જોઈએ ને. એ પ્રશ્ન નારદજીના મનમાં ઉઠે એ પહેલા જ ભગવાન નારાયણે જ કહી દીધું કે નાસ્તિ તસ્માત પર. નારદજી ધ્યાન રાખજો, અમારા ઉપરી અનાદિ નારાયણ છે પણ એના ઉપરી કોઈ નથી. ભગવાનના કોઈ ઉપરી છે? આ પ્રશ્ન એ પ્રશ્ન નહીં, અતિ પ્રશ્ન છે. અને ઉપનિષદોમાં જ્યારે મર્યાદા બહારનો પ્રશ્ન પૂછવામાં આવે ને ત્યારે જવાબ આપવાવાળા એવું કહી દે કે મૂર્ધા તે વ્યપતિષ્યત. ધ્યાન રાખજો, નહીતર માથું ઉડી જશે. આવો પ્રશ્ન ન પૂછાય, આ અતિ પ્રશ્ન છે. ભગવાન નારાયણ નારદજીને કહે કે એ અમારા આત્મા છે, અમારી અંદર વ્યાપક છે, એ અમારા સ્વામી છે, અમારા ઉપરી છે અને અમે તો અવતાર છીએ અને એ અવતારી છે. સ્પષ્ટપણે ભગવાન નર નારાયણે નારદજીને અવતાર અને અવતારી એ બંને વચ્ચેનો ભેદ છે એ દેખાડ્યો. આવી જ કંઈક વાત મહારાજ ગઢડા મધ્યના 64મા પ્રકરણમાં કરે છે. 64મા વચનામૃતમાં શ્રી, તમે બધા ધ્યાન ધરતા જજો, ખૂબ જ સરસ વચનામૃત કાવ્યની કડીઓ છે. શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરી ટોલિયા પર ગદી તકિયે બેઠા હતા શ્રી હરી પુત્રાને મુખ અરવિંદે શ્રી હરિ બિરાજતા અંગો અંગ માહી સર્વે શ્વેત વસ્ત્રો ધારતા પોતાના મુખ અરવિંદ આગળે સભા થઈ સંતને હરિજન આવ્યા દેશો દેશના તે કઈ સ્વયં પ્રકાશાનંદ સ્વામી પૂછે રે ભગવાનના અવતાર જે છે રે તે તો સર્વે સરખા જ હોય રે કે તે અધિક ન્યૂન ભાવ રે રે તે તો સર્વે સરખા જ હોય રે અધિક ન્યૂન ભાવ રે રે સ્વયં પ્રકાશાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછે છે મહારાજ ક્યાં વિરાજમાન છે વાસુદેવ નારાયણના ઓરડામાં મંદિરની ઓસરીએ કેવા વસ્ત્રો ધારણ કર્યા છે શ્વેત વસ્ત્રો મહારાજે ધારણ કર્યા છે સ્વયં પ્રકાશાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન કરે છે કે મહારાજ એક પ્રશ્ન છે બોલો સ્વામી સ્વામી કહે કે મહારાજ જેટલા પણ કઈ અવતારો થયા છે મત્સ્ય કચ્છ વારા વામન ઋષિ એ બધા અવતારો સરખા કહેવાય કે એમાં કઈ ભેદ છે એક અવતાર અધિક કહેવાય અને બીજો ન્યૂન કહેવાય એવું કઈ છે કે કોઈ અવતાર છે કોઈ અવતારી છે કે આવું કે ના ના એવું કઈ હોતું નથી એવું આપણે કહી જ ન શકીએ અને કહીએ તો એ આપણી મોટી ભૂલ છે વાસ્તવિકતા શું છે મહારાજ એની તમે ચોખવટ કરો કારણ કે આપના શ્રી મુખવટથી જો ચોખવટ થશે ને તો પછી કઈ લોચો રહેશે નહીં ત્યારે મહારાજ શું જવાબ આપે છે પછી શ્રીજી મહારાજ બોલિયા રે અમે વ્યાસ કૃત ગ્રંથ સાંભળા રે પછી શ્રીજી મહારાજ બોલિયા રે અમે વ્યાસ કૃત ગ્રંથ સાંભળા રે પછી પૂર્વ પર વિચારી જોયો રે પછી પૂર્વ પર વિચારી જોયો રે ત્યારે તેમાંથી એમ સમજાયું રે ત્યારે એમાંથી એમ સમજાયું રે મત્સ્ય કચ્છ વારા ઋષિ આદિ રે મત્સ્ય કચ્છ વારા નૃસિંહ આદિ રે ભગવાન ના અવતાર આદિ રે ભગવાન ના અવતાર આદિ રે સર્વે અવતાર ના અવતારી રે સર્વે અવતાર ના અવતારી રે તે તો શ્રી કૃષ્ણ પ્રભુ ગીરધારી રે તે તો શ્રી કૃષ્ણ પ્રભુ ગીરધારી રે પણ બીજા અવતારની પેઠે રે પણ બીજા અવતારની પેઠે રે કૃષ્ણ પ્રભુ અવતાર ન રે તે રે કૃષ્ણ અવતાર ન રે તે રે તે તો અવતારી જગ હે વાય રે તે તો અવતારી જગ હે વાય રે ને તે આપણા ઈષ્ટ દેવ હોય રે ને તે આપણા ઈષ્ટ દેવ હોય રે હવે મહારાજે જવાબ આપ્યો મહારાજ મનુષ્ય રૂપે હતા ને એટલે એ રીતે રજૂઆત કરી મહારાજ કહે જુઓ વ્યાસજીએ કરેલા જેટલા ગ્રંથો છે એને અમે વાંચ્યા છે સાંભળા પણ છે, અને આપણી જેમ માત્ર વાંચી નાખા હોય એવું નથી. મહારાજ કહે કે પૂર્વાપરનો સંબંધ છે. વ્યાસજી એક એક શ્લોક દ્વારા, એક એક શબ્દ દ્વારા શું કહેવા માગે છે એનું જે રહસ્ય, એ અમે બરોબર સમજ્યા છીએ. અને એ બધું સમજ્યા પછી અમને જે સાર પકડાણો છે એ હું તમને કહું છું. મહારાજ કહે કે મત્સ્ય, કચ્છ, વરાહ આદિ કે અવતાર છે, પણ એ તમામના અવતારી કોણ છે? શ્રી કૃષ્ણ ભગવાને અવતારી છે. પછી મહારાજે વાતની દ્રઢતા કરવા માટે ફરીથી કીધું કે જોજો, સર્વ અવતારના અવતારી ભગવાન શ્રી કૃષ્ણ છે, પણ બીજા અવતારની જેમ એ અવતારી નથી, એ તો અવતારી જ છે. એ અવતાર નથી, એ તો અવતારી જ છે. અને આ વચનામૃત પૂરું થયું ને, મહારાજ પરોક્ષપણે વાત કરતા, ત્યારે સંતો એવું લખ્યું, એવી રીતે પરોક્ષપણે પોતારે પુરુષોત્તમપણાની વાર્તા રે, સ્વામી સહજાનંદજીએ કરી રે, સર્વે હરિભક્તે તેને સાંભળી રે. તેણે મનમાં જાણ્યું છે એમ રે, એ જે કહ્યા કૃષ્ણ પુરુષોત્તમ રે, તે જ આ ભક્તિ ધર્મતણા પુત્ર રે, શ્રીજી મહારાજ પોતે સાક્ષાત રે. મહારાજે જે વાત કરી એ કોની વાત કરી? પરોક્ષપણે પોતાની જ વાત કરી, અને ભક્તોએ પણ એવી જ રીતે ગ્રહણ કર્યું. વ્યાસજી તો અવતાર અવતારીના ભેદ કહી ગયા છે, આપણે આગળની કથાનું શ્રવણ કરીશું. એમાં નારદજીએ જનક રાજાને જે અવતારના ભેદો જણાવ્યા છે એનું વર્ણન કરીશું. એટલે વ્યાસજીએ તો આ બધી વાતો કરી જ છે, પણ વચનામૃત દ્વારા મહારાજે એ વાતને દ્રઢ કરી કે બધા અવતાર સરખા નથી, અવતારોમાં પણ ભેદ છે, અને આ વાત એમ જ છે. મહારાજે જે વાત કરી એને મુખોન્મુખ બેસી સાંભળનારા, એને ઝીલનારા નંદ સંતો, એમણે પણ પોતાના સ્વરચિત ગ્રંથોમાં આ વાતો લખી છે. આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ કે ભગવાને જેની પસંદગી કરી મહારાજે ગાદી ઉપર બેસાડ્યા, અત્યંત પ્રતિભાવાન અને સદગુણી સર્વે ગુણે સંપન્ન મહાન આચાર્ય થઈ ગયા. ઘણા ગ્રંથો એમણે રચના કરી છે. અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે રઘુવીરજી મહારાજે હરિલીલા કલ્પતરુ ગ્રંથની રચના કરાવી, જેમાં મહારાજના ચરિત્રો સંસ્કૃત ભાષાની અંદર છે. 30,000 શ્લોકો છે, 634 અધ્યાયો છે, સ્કંદ છે. એ ગ્રંથની અંદર સ્કંદ 3માં અધ્યાય 20માં એક પ્રસંગ આવે છે. મૂળજી લુહાણા, વાત તો તમે સાંભળી હશે, કોની સાથે વાત ભીડીને આવ્યા? ખાલી જગ્યા. એ મહારાજના આશ્રિત મહારાજ પાસે આવ્યા. મહાદેવજીએ વાત કરી કે આવી રીતે તમને જે ભગવાનની પ્રાપ્તિ થઈ છે એ કોણ છે? અવતારી છે. એટલે સહેજે એના મનમાં ત્યારથી થોડોક પ્રશ્ન રહેતો હતો કે હું તો બધા અવતારોને સરખા જાણું છું, મહારાજ પાસે જ સમાધાન મેળવીએ. મહારાજ પાસે આવ્યા અને મહારાજને પ્રશ્ન કર્યો. એ રઘુવીરજી મહારાજ અચિંત્યાનંદ બ્રહ્મચારી છે એની નોંધ કરે છે. યો અવતારસ્તથા સ્વામીન અવતારી તયો અહમ જાનામિ નૂનમ એકત્વમ વેશ વેશ ભૃતો રિવ, વેશ વેશ ભૃતો રિવ. મૂળજી ભગત પ્રશ્ન પૂછે છે, સંસ્કૃતમાં ટ્રાન્સલેશન હોય પણ પૂછતા તો ગુજરાતીમાં જ હોય. મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ અવતાર અને અવતારી આ બે શબ્દો શાસ્ત્રોમાં સાંભળવા મળે છે, હું એને એક પણ જાણું છું, મારા મગજમાં એવું છે, આપણે આપણા મનનો તપાસ કરતો જવાનો, મારા મગજમાં એવું છે મહારાજ કે અવતાર અને અવતારી એક કહેવાય, એમાં કઈ ફેર નહીં. કોની જેમ? તો દ્રષ્ટાંત આપ્યું, વેશ વેશ ભૂતો રીવ. એક તો વેશ છે અને વેશને ધારણ કરનારા છે. રાજા ભરથરી, ગોપીચંદ એના વેશ ભજવાતા હોય ને, વેશ ભજવનાર અલગ હોય. વેશ ભજવાઈ રહ્યો હોય 92 લાખ માળવાના, 92 લાખ માળવાના ધણીનો વેશ ભજવાઈ રહ્યો હોય અને ભજવનારા બીજા હોય, પણ વેશ ભજવનારાને જે ઓળખનારા હોય એનો વેશ જોવા આવે તો એને તો શું ખ્યાલ આવે કે ભલે આ 92 લાખ માળવાના ધણીનો વેશ ભજવે છે, પણ આપણી શેરીમાં પેલો ટપુડો રહે છે ને એ છે. વેશનો ભજવનાર અને જેનો વેશ ભજવાઈ રહ્યો છે એ બંને અલગ નથી, કારણ કે વેશ ભજવનાર એ એવી રીતે વેશ ભજવે છે કે લોકોને તો એમ જ લાગે છે કે આ તો પેલો 92 લાખ માળવાનો ધણી છે, પણ હું એમ જાણું છું કે આ તો કોણ છે, શેરીમાં રહેનારો ટપુડો છે. એમ મૂળજી ભગતને એમ છે કે અવતારી છે એ જ અવતાર ધરે છે, પણ છે તો કોણ? અત્યારે ભલે આપણને અવતાર રૂપે દેખાય, પણ છે તો એ અવતારી જ. એટલે એ બંનેમાં ભેદ નથી એવું એ સમજે છે. દ્રષ્ટાંત પણ એકદમ ફીટ બેસે. પછી આગળ કરે, આગળ પ્રશ્ન પૂછે છે, કિમ તયોસ્તાદૃએકત્વમ ભિન્નત્વમ વાસ્તિ કિમ પ્રભો ઇત્થમ મમ સંશયમ ભૂમન અપાકર્તુમ ત્વમર્હસિ. કે મહારાજ, ખરેખર અવતાર અને અવતારી વચ્ચે એકપણું છે કે ભિન્નપણું છે? વેશ અને વેશ ભજવનાર વચ્ચે તો એકપણું છે, પણ મારો જે આ સંશય છે એને તમે દૂર કરો. હવે મહારાજ જવાબ આપે છે, એના શબ્દો, નૈક્યમ હિ વિદ્યતે ધીમન. પહેલેથી જ પહેલે ઝાડકે ના પાડી દીધી. બુદ્ધિમાન છો તમે, એકપણું તો એકપણું નથી. વર્તતે વાસ્તવો ભેદસ તારા ચંદ્રમસોરિવ. કે વાસ્તવિકપણે ભેદ જ છે. ભગતે કોનું દ્રષ્ટાંત આપ્યું? વેશ અને વેશના ભજવનારનું. પણ મહારાજે બીજું દ્રષ્ટાંત આપ્યું, તારા ચંદ્ર મસોરિવ. પૂર્ણિમાની રાત હોય, આવવાની છે ને, પૂર્ણિમાની રાત હોય, આકાશની અંદર ખુલ્લું વાતાવરણ, કેટલાય તારાઓ, અને એમાં પૂર્ણિમાનો ચંદ્ર સોળે કળાએ ખીલો હોય, તો તારા અને ચંદ્રમામાં કઈ ભેદ કહેવાય કે નહીં? તારા વતે જે થાય છે એ ચંદ્રમા વતે તો સહેજે થઈ જાય, પણ ચંદ્રમા વતે જે થાય છે એ તારા વતે નથી થતું. ચંદ્રમા વતે રાત્રિનો અંધકાર દૂર થાય છે. ચંદ્રમા એ 18 ભાર વનસ્પતિઓનું પોષણ કરે છે, અને એ કાર્ય તારા વતે થતું નથી. આજની વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો સૂર્ય વતે જે થાય એ ચંદ્ર વતે થાય, ચંદ્ર વતે ન થાય. સૂર્ય અને ચંદ્રને એક ન કહેવાય. એ મહારાજ કહે કે અવતાર અને અવતારી વચ્ચે વાસ્તવિક ભેદ છે, જે તમારા મનની અંદર દ્રઢ કરજો. જેવી રીતે ચંદ્રમા અને તારા એક નથી, એવી જ રીતે અવતાર અને અવતારી સામર્થ્યમાં ભેદ છે, એક નથી. કૃત્યમ યદાત્મતંત્રેણ કર્તવ્યમ યવતારિણા ન તત્સ્યાત કિલેરન્યે અવતારે અશેષત. અને સાંભળો, અવતારી જે પર બ્રહ્મ એ તો સ્વતંત્ર મૂર્તિ છે, સ્વતંત્ર કરતા. એ પોતાને જે કઈ કરવું હોય એ સ્વતંત્ર રીતે કરી શકે. એમનું જે કાર્ય છે એ તમામ અવતારો ભેગા થાય ને તો એ અવતારી જે કરી શકે એવું એ ન કરી શકે. બધા તારા ભેગા થાય પણ ચંદ્રમા વતે જેવું થાય એવું બધા તારા વતે ન થાય, સૂર્ય વતે થાય એમ ચંદ્ર વતે ન થાય, એમ બધા અવતારો ભેગા થાય તો પણ અવતારી જેવું ન કરી શકે. કાર્યમ સર્વાવતારાણામ સોવતારી તુ સર્વશ સ્વાતંત્રેણેવ સહસા કુર્યાત સર્વોપરિ સ્વયં. કાર્યમ સર્વાવતારાણામ, તમામ અવતારોનું જે કાર્ય છે એ અવતારી એકલા કરી શકે, અને કઈ રીતે? સ્વાતંત્રેણ સહસા, એકદમ સંકલ્પ, સંકલ્પમેવ અસ્ય વિલંબઃ. સંકલ્પ કરે એટલી જ વાર, સંકલ્પ કરે ને ત્યાં તો કાર્ય થઈ જાય, સંપૂર્ણ કાર્ય થઈ જાય. એ સર્વોપરિ સ્વયં વર્તે છે. આવી રીતે હરિલીલા કલ્પતરુમાં અવતાર અવતારીનો ભેદ મહારાજના રદગત અભિપ્રાયોને જાણનાર બ્રહ્મચારીઓ અને સંતોએ જે વર્ણન કર્યો એનું આપણે શ્રવણ કર્યું. હવે બીજો સંદર્ભ, એ જ ભેદને આપણા જીવની અંદર દ્રઢતા કરવા માટે આપણે બીજો પ્રસંગ જોઈએ. મહારાજના રહસ્યને જાણનાર આધારાનંદ સ્વામીએ ગ્રંથ બનાવ્યો. કયો? હરિચરિતામૃત સાગર. હિન્દીમાં છે અને કેટલી ચોપાઈઓ છે? 1,00,000 ઉપર છે. ભારતમાં હિન્દીમાં રચાયેલો આટલો મોટો ગ્રંથ બીજો કોઈ છે જ નહીં. સૌથી મોટો ગ્રંથ આધારાનંદ સ્વામીએ એની રચના કરી છે. કેટલો મહારાજનો સ્વામીને મહિમા હશે ત્યારે 1,00,000 શ્લોક લખાય ને, નહીતર તો એટલા બધા લખી ન શકાય. મહિમા વિના એટલું બધું થાય નહીં. અને એ વખતે તો કઈ રીતે લખવાનું હતું? કલમ શાય હોય, એ બોળવાની ટીપા જે લખતા હોય એમાં પડે નહીં, એનું ધ્યાન રાખવાનું. કેટલી શ્રદ્ધા માગી લે, અને કેટલી શ્રદ્ધા રાખી. હા, 1,00,000 આપણે વાંચવા હોય તોય કેટલા દિવસો લાગી જાય, લખવામાં કેટલી વાર લાગી હશે. સ્વામીને આવો મહિમા. સ્વામીએ ગ્રંથની રચના કરી, એમાં પણ એક સરસ અવતાર અને અવતારી વચ્ચે જે ભેદ છે ને એનો છે. લાડુ દાનજી બ્રહ્માનંદ સ્વામી મહારાજને જ્યારે પહેલી વારે મળે છે, એમાં સ્વામીએ આ પ્રસંગમાં એવો ઉલ્લેખ કર્યો છે કે પૂર્વના એ મુક્તાત્મા હતા, મુમુક્ષુ હતા. એ જ્યારે મહારાજ પાસે આવ્યા, પહેલી વખત મહારાજના દર્શન કર્યા ને, સમાધિ થઈ ગઈ. અને સમાધિમાં ક્યાં ગયા? સમાધિમાં ક્યાં ગયા? ધામમાં તો ગયા, પણ અત્યારે કેની કથા ચાલે છે? વાસુદેવ મહાત્મ્યની. ભગવાન નારનારાયણ ક્યાં વિરાજમાન છે? બદ્રિકાશ્રમમાં ગયા. બદ્રિકાશ્રમમાં ગયા, ભગવાન નરનારાયણના દર્શન કર્યા, એમણે સ્વાગત કર્યું. પછી ભગવાન નરનારાયણે પૂછ્યું અને કહ્યું કે તમે તો સર્વ અવતારના અવતારી એવા સહજાનંદ સ્વામી પાસેથી આવો છો, તો મને એના કંઈક ચરિત્રોની વાત કરો. અને પછી એમણે જે પણ કાંઈ લોકની અંદર ગવાતા હોય એવા ચરિત્રો, મહારાજના જે ગવાતા હોય એની વાત કરી, કે આવી રીતે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ ચરિત્રો કરે છે. બધા ચરિત્રો કહ્યા. નરનારાયણ ભગવાન ખુશ થઈ ગયા. પછી એક યાદી આપી કે લાડુદાનજી, તમે હવે સહજાનંદ સ્વામી પાસે જાઓ ને, ત્યારે એક વાત એમને કહેજો. આજથી 10-20 વર્ષ પહેલા, 10-12 વર્ષ પહેલા એ અમારી પાસે આવ્યા હતા. અમને એમણે વાત કરી કે તમે ભરતખંડના તમારા ભક્તોના કલ્યાણ માટે તમે તપ કરો છો, ભરતખંડના રાજા કહેવાઓ, તો તમારી સ્થાપના અમે અમદાવાદમાં નરનારાયણ દેવ તરીકે કરીશું. તો જરા યાદી આપજો કે ભૂલી તો નથી ગયા ને? હજી પ્રતિષ્ઠા નથી કરી તો જરા યાદી આપજો કે ભૂલી તો નથી ગયા ને. એ વખતે લાડુદાનજી જે જવાબ આપે છે ને, આધારાનંદ સ્વામીએ નોંધ કરી કે ભગવાન નારાયણે કહ્યું કે તમે યાદી આપજો, ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ શું કહ્યું? તો બહુ સરસ સ્વામીએ એ કડીઓનું લખ્યું લખી છે. તબ બોલે મુનિ તેહિ જોહિ હમ જાનત તુમ હો સોહિ. તબ બોલે મુનિ તેહિ જોહિ હમ જાનત તુમ હો સોહિ. તબ બોલે મુનિ તેહિ જોહિ હમ જાનત તુમ હો સોહિ. તબ બોલે મુનિ તેહિ જોહિ હમ જાનત તુમ હો સોહિ. લાડુદાનજી કહે છે, હે નર નારાયણ ભગવાન, તબ બોલે મુનિ તેહિ જોહિ હમ જાનત તુમ હો સોહિ, કે હું તો એમ જ સમજુ છું એ આ અને આ એક જ છે, કઈ ફેર નથી, તો મારે એમને શું યાદી આપવાની, કારણ કે તમારે વચ્ચે તો એકત્વ ભાવ વર્તે છે. તબ બોલે નારાયણ દેવા, તબ બોલે નારાયણ દેવા, તબ બોલે નારાયણ દેવા, તબ બોલે નારાયણ દેવા, હમ જૈસે સો અનંત હેવા, હમ જૈસે અનંત હેવા. તબ બોલે નારાયણ દેવા હમ જૈસે અનંત હેવા, તબ બોલે નારાયણ દેવા હમ જૈસે અનંત હેવા. ભગવાન નર નારાયણ કહે, લાડુદાનજી આપ ક્યો નહીં સમજ રહે, હમારે જૈસે તો ઉનકી સેવા મેં અનંત હે, એહી સમ ઔર ન કો કાવે, એહી સમ ઔર ન કો કાવે, એહી સમ ઔર ન કો કાવે, આદિ નારાયણ એહી કહાવે, એહી સમ ઔર કોન કાવે, આદિ નારાયણ એહી રહાવે. ઈહાયે આવત નહીં કો વારા, કલિયુગ હો ગયે અનંત અપારા, ઈહાયે આવત નહીં કો વારા, કલિયુગ હો ગયે અનંત અપારા. હે લાડુદાનજી, એહી સમ ઓરો ન કહું કહાવે, એવા તો એક જ છે, આદિ નારાયણ છે, બાકીના બધા એ બીજા વિશેષણો લાગે ને નારાયણ કહેવાય, પણ આદિ નારાયણ અનાદિ નારાયણ કોણ છે? સ્વામિનારાયણ ભગવાન છે. ઈહાયે આવત નહીં કહું વારા, પ્રેમાનંદ સ્વામીએ કોને નોંધ કરી છે કે આ ધામ ધામી ક્યારે નહોતા પધાર્યા, ક્યારેય પણ આવ્યા નથી, અને ક્યારેય તો મહારાજને ખબર એવા ભક્તો મળી જાય તો આવે પણ ખરા. કલિયુગ હો ગયે અનંત અપારા, અનંત કલિયુગ વીતી ગયા છે, પરંતુ એ ધામના ધામી અનંત અવતારોના એ અવતારી એ ક્યારે પણ આ પૃથ્વી ઉપર નથી પધાર્યા. અવતારી કે વેદ કરત ગાના, ઇન અવતારી કે વેદ કરત હે ગાના, ઇન અવતારી કે વેદ કરત હે ગાના, ઇન અવતારી કે વેદ કરત હે ગાના, નેતિ નેતિ કરે ઇનકે વખાના, નેતિ નેતિ કરે ઇનકે વખાના, હમ ઇનકો નિત ધ્યાન ધરત હે, હમ ઇનકો નિત ધ્યાન ધરત હે, पुर में दर्श को देवत है दाना, पुर में दर्श को देवत है दाना। हे लाडू दान जी, અમે રોજ એ ભગવાનનું ધ્યાન કરીએ છીએ। જો ભગવાન નારાયણ નારદજીને જે કહ્યું હતું એવે લાડુદાનજીને કહે છે। હે ભગવાન નારદ, હે લાડુદાનજી, અમે અનાદિ નારાયણનું ધ્યાન કરીએ છીએ। એ પ્રભુ કોઈક વાર દયા કરીને અમને દર્શન પણ આપે છે। ઇનકી આજ્ઞા અમરતી ન તોરે, અમારે વિચાર સો તોરે જોરે। ઇનકી આજ્ઞા હમરતી ન તોરે, અમારે વિચાર સો તોરે જોરે। ઇનકી આજ્ઞા હમરતી ન તોરે, ઇનકી આજ્ઞા હમરતી ન તોરે, અમારે વિચાર સો તોરે જોરે, અમારે વિચાર સો તોરે જોરે। ઇનકી મરજી હોય ત્યાં લગાવહી, ઇનકી મરજી હોય ત્યાં લગાવહી, સબ જગ લોગ માનત હે તબહી, સબ જગ લોગ માનત હે તબહી, સબ જગ લોગ માનત હે, સબ જગ લોગ માનત હે તબહી। ઇનકી આજ્ઞા અમરતી ન તોરે, અમારે વિચાર સો તોરે જોરે। એ લાડુદાનજી, અમે એની આજ્ઞા ક્યારેય પણ લેશ માત્ર લોપતા નથી, પણ અમારા કંઈક વિચાર હોય અને ભગવાનને લાગે કે કંઈ ઠીક નથી તો અમારે વિચાર સો તોરે જોરે। અમારા કાંઈ કેવા વિચાર હોય તો એ તોડી નાખે, પણ અમે એની આજ્ઞા ક્યારેય લોપતા? આપણે પણ એવું કરવું હો, કારણ કે અમારા એ ઉપરી છે, અવતારી છે। ઇનકી મરજી હોય ત્યાં લગ હમહી, એ ભગવાનની જ્યાં સુધી મરજી હોય ત્યાં સુધી આ લોકની અંદર અમને બધા ભગવાન કહે છે, બાકી તો અમે એ ભગવાનની મરજી ન હોય તો અમે ઋષિ કહેવાઈએ। જેવી રીતે પરશુરામજી ભગવાનનો અંશાવતાર હતા, જ્યાં સુધી કાર્ય હતું ભગવાનનો આવેશ હતો। ધનુષ ખેંચ્યું, ઐશ્વર્ય પાછું ખેંચાયું, પછી ચિરંજીવી ઋષિ થયા। પુરુષોત્તમ નારાયણના સંકલ્પને લઈને ભગવાન વેદ વ્યાસે અનેક ગ્રંથોની રચના કરી, વેદોના વિભાગ કર્યા। પોતાના સ્વરૂપનું ઓરિજિનલ જ્ઞાન હતું પુરુષોત્તમ નારાયણનું, એકાંતિક ધર્મ, તમામ લોકોનું પોષણ થાય એ લેવલની વાતો કરી, પણ આવતા જન્મમાં તો ભગવાન વેદવ્યાસ શું થયા? સપ્તર્ષિ ઋષિ થયા। ભગવાનની મરજી હોય ત્યાં સુધી એ અવતાર કહેવાય, ત્યાં સુધી લોકો એને ભગવાન માને, પણ જ્યારે ભગવાનની મરજી ન હોય ત્યારે તો સામાન્ય થઈ જાય। જ્યાં સુધી જેવું કાર્ય હોય ત્યાં સુધી ભગવાન તેવું કાર્ય કરવા માટે પોતાની મરજીથી રહે છે, અને જ્યારે જરૂર પૂરી થઈ જાય ત્યારે ફરીથી પોતાનું ઐશ્વર્ય પાછું ખેંચે છે। વ્યાસજીએ જે આપણને અવતાર અને અવતારીનો ભેદ સમજાવ્યો, નર નારાયણ ભગવાને નારદજીને જે ભેદ સમજાવ્યો, એ જ ભેદ લાડુદાનજીને આવી રીતે કહ્યો। માટે હવે તો આપણે જીવની અંદર દ્રઢતા કરી રાખવી। શું દ્રઢતા કરવાની છે? એક નથી, ભેદ વર્તે છે, અને અવતારીથી જે થાય એવું અવતારથી થાય નહીં। આમ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથમાં આ અવતાર અને અવતારીનો ભેદ સ્પષ્ટ રીતે નિરૂપાયો ને। વ્યાસજીએ દેખાડ્યો એ મહારાજની રુચિ અનુસાર છે, એટલા માટે મહારાજને આ ગ્રંથ ખૂબ જ પ્રિય છે। હવે મહારાજ આપણે જે આગળ વાતો સાંભળવાના છીએ એની લિંક કરવા માટે ઉપાસનાની દ્રઢતા વિશે, ભગવાન નરનારાયણને જે અવતાર અને અવતારીની આવી રીતે દ્રઢ ઉપાસના છે, એ ઉપાસનાની દ્રઢતા હોય તો મહારાજ શું વાત કરે છે એનું થોડુંક આપણે વચનામૃતમાંથી શ્રવણ કરીએ. પંચાળાનું છઠ્ઠું વચનામૃત છે. મહારાજ વાત કરે છે કે શ્રી કૃષ્ણના અવતારને વિશે તો ભિન્ન ભિન્નપણે રહી જે એ જ ભગવાનની મૂર્તિઓ તથા શક્તિઓ ઐશ્વર્ય તે સમગ્ર છે, માટે એ અવતાર બહુ મોટો થયો છે અને બીજી મૂર્તિને વિશે તો થોડું ઐશ્વર્ય છે પણ એને વિશે સંપૂર્ણ ઐશ્વર્ય છે, માટે કૃષ્ણાવતાર જેવો કોઈ અવતાર નહીં અને એ અવતાર સર્વોપરી વર્તે છે અને બીજા અવતારે કરીને થોડી શક્તિ જણવી છે અને આ અવતારે કરીને સંપૂર્ણ ઐશ્વર્ય શક્તિઓ જણવી છે, માટે આ અવતાર સર્વોત્કર્ષપણે વર્તે છે. હવે જે મહારાજ વાત કરે છે એવી રીતે, કેવી રીતે કહ્યું કે એ અવતાર એના જેવો કોઈ નથી, એ સર્વોત્કર્ષપણે વર્તે છે. મહારાજ કહે એવી રીતે જેની પ્રત્યક્ષ શ્રી કૃષ્ણના સ્વરૂપમાં અચલ મતિ હોય અને કોઈ દિવસ એ મતિ વ્યભિચારને ન પામતી હોય તો એની વતે કોઈ કુસંગે કરીને કદાચિત કંઈક અવળું વર્તાઈ ગયું તો પણ કલ્યાણના માર્ગમાંથી પડે નહીં, એનું કલ્યાણ જ થાય. માટે તમે સર્વે પરમહંસને હરિભક્ત છો તે પણ એવી રીતે જો ઉપાસનાની દ્રઢતા ભગવાનને વિશે રાખશો તો કદાચિત, કદાચિતો હલો, કદાચિત ક્યારેક જ કંઈક અવળું વર્તાઈ જશે તો પણ અંતે કલ્યાણ થશે. છઠ્ઠું આ છઠ્ઠું વચનામૃત હતું ઉપાસનાની દ્રઢતા વાળાનું કલ્યાણ થાય તેનું. સાતમા વચનામૃતમાં પણ મહારાજ સરસ વાત કરે છે. મહારાજ કહે આવી રીતે જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની દ્રઢ ઉપાસના હોય, પ્રત્યક્ષ શબ્દમાં બહુ ધ્યાન આપવા જેવી વાત છે, પ્રત્યક્ષ સામે બેઠા છે એ કે પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની દ્રઢ ઉપાસના હોય ને તેને ભગવાનના સ્વરૂપમાં એટલે કે મહારાજ જે વિરાજમાન છે સામે એમાં કોઈ દિવસ માયિકપણાનો સંશય ન થતો હોય ને તેને કદાચિત કોઈ કુસંગને યોગ્ય કરીને અથવા પ્રારબ્ધ કર્મને યોગ્ય કરીને કાંઈ અવળું વર્તાઈ જાય તો પણ તેનું કલ્યાણ થાય, અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય ને જો ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય ને મહાત્યાગી હોય તો પણ એનું કલ્યાણ થવું અતિ કઠણ છે. આ સંદર્ભો કેટલા મહત્વના છે આપણા કલ્યાણ માટે એ મહારાજે જે આ વચનો કહ્યા ને એના ઉપરથી ખ્યાલ આવે. હવે ભગવાન નર નારાયણ એમને પણ આવી ઉપાસનાની દ્રઢતા છે ત્યારે એ નારદજીને કહે છે, આગળ જે વાત આવે છે ને, આગળ જે નારદજીને વાત કરવાના છે એ ઉપરથી ભગવાન નારાયણ એવું કહે છે કે આ લોકની અંદર અમે બે પ્રકારના ધર્મોનું પ્રવર્તન કર્યું છે, એનું આગળ વર્ણન આવશે. એ તમામ પ્રકારના ધર્મોનું જો કોઈ પાલન કરતું હોય, આમાં તો ક્યાં સુધી મહારાજે કહ્યું ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી બહુ કઠણ છે, મહાત્યાગી હોય પણ આવી ઉપાસનાની દ્રઢતા જ ન હોય તો એનું કલ્યાણ થવું અતિ કઠણ છે, ત્યારે ભગવાન નર નારાયણ એ ઉપાસનાની દ્રઢતા નારદજીને કરાવવા માંગે છે કે આપણને, અરે નારદજીને તો ઉપાસના દ્રઢ જ છે, મહારાજ નર નારાયણ ભગવાન આપણી ઉપાસનાને દ્રઢ કરાવવા માંગે છે. ત્યારે હવે જે ભગવાને લોકોનું હિત કરવા માટે આ લોકની અંદર જે કાર્યો પ્રવર્તાવ્યા છે એની ભગવાન વાત કરે છે. તેનેશા પ્રથિતા બ્રહ્મન મર્યાદા લોક ભાવિની દેવમ પિત્ર્યમ ચ કર્તવ્યમ ઇતિ લોક હિતેષિણા. હે નારદજી, સમગ્ર રીતે તમામ લોકોનું હિત કરવા માટે જ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાને લોકભાવિની મર્યાદા પ્રથિતા એટલે કે લોકોનું ભલું કરવાવાળી મર્યાદાનું પ્રવર્તન કરેલું છે, અને એ પ્રમાણે જે લોકો દેવ સંબંધી ને પિતૃ સંબંધી કાર્ય કરે છે અવશ્ય એનું હિત થાય છે. હવે એના બે પ્રકાર બતાવે છે. પ્રવૃત્તમ ચ નિવૃત્તમ વેદા કર્માસ્તિ વૈદિકમ યથાધિકારમ વિહિતમ પુરુષાર્થોપલબ્ધયે પ્રવૃત્તમ ચ નિવૃત્તમ વેધા કર્માસ્તિ વૈદિકમ. જેને આ પૃથ્વી ઉપર મનુષ્ય તરીકે અવતાર મેળવ્યો છે એને ચાર પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પુરુષાર્થ એટલે શું ભાઈ? પુરુષેણ અર્થ્યતે પ્રાપ્યતે ઇતિ પુરુષાર્થ. પુરુષે પોતાના જીવનમાં અતિશય શ્રેષ્ઠ પ્રયોજન તરીકે મેળવવા જેવી જે બાબત એને કહેવાય પુરુષાર્થ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ બધામાંથી શ્રેષ્ઠ શું? મોક્ષ છે. આગળના ત્રણ એ તો આ લોકની અંદર અને માયાના સર્જનભૂત બ્રહ્માંડમાં સુખ મળે એના માટે છે. હવે એ પુરુષાર્થની સિદ્ધિ કઈ રીતે થાય? તો એના માટે ભગવાને પોતે જ વેદોની અંદર વિભાગ કરી રાખ્યા છે. જે જીવનો જેવો અધિકાર હોય એ પ્રમાણે વિભાગ છે. બે વિભાગ કયા કયા? એક પ્રવૃત્ત ધર્મ અને બીજો નિવૃત્ત કર્મ. પ્રવૃત્ત કર્મ એટલે શું? સીધો અને ફેમસ અર્થ, જે સંસારી જીવોને ગૃહસ્થાશ્રમમાં જોડાવાની ઈચ્છા હોય, પોતાના અધિકાર પ્રમાણે કર્મ કરવાની રૂચિવાળા હોય તો એ પ્રવૃત્તિ માર્ગને વિશે ચાલ્યા એમ કહેવાય. અને બ્રહ્મચર્ય પાળીને સંસારથી વિરક્ત થઈને ત્યાગાશ્રમના માર્ગે જે ચાલ્યા છે એ નિવૃત્ત માર્ગને વિશે ચાલ્યા કહેવાય. ભગવાને જ આ બે વિભાગ પહેલેથી કરી રાખ્યા છે. કાં તો સંસારી બનો, કાં તો ત્યાગી બનો. બંને માર્ગે પુરુષાર્થની ઉપલબ્ધિ છે. આ માર્ગે મળે અને આ માર્ગે ન મળે એવું નથી. જરૂર એટલી છે, જે પણ કંઈ દિશા દર્શાવવામાં આવી છે, જેવી રીતે એ માર્ગમાં ચાલવાની ગતિ દેખાડવામાં આવી છે એ પ્રમાણેની આપણી દિશા અને ગતિ હોવી જોઈએ. ભગવાન નારાયણે જે પ્રવૃત્તિ માર્ગને વિશે ચાલ્યા છે એને શું કરવાનું હોય એ ભગવાન નારાયણ નારદજીને બતાવે છે. તત્ર વેદોક્ત વિધિના સ્વોચિત સ્ત્રી પરિગ્રહ વિતાજનમ ચન્યાયેન દ્રવ્ય યજ્ઞા સકામના વાસે ગ્રામે ચ નગરે પૂર્તમ ઇષ્ટમ ચ કર્મ યત પ્રવૃત્તમ તત્તુ સકલમ અશાંતિ કૃત ઉદીરિતમ પ્રવૃત્તમ તત્તુ સકલમ અશાંતિ કૃત ઉદીરિતમ. આપણો ટ્રેક દર્શાવ્યો ભગવાને, આપણી ઓરિજિનલ જે વૈદિક સંસ્કૃતિ છે એના પ્રમાણે કોઈ પણ વ્યક્તિ જન્મે ત્યારથી લઈને લગભગ 25 વર્ષનો થાય ને ત્યાં સુધી એને બ્રહ્મચર્ય પાળવાનું હોય છે. એટલે 25 વર્ષ સુધી તો બધા બ્રહ્મચારી જ હોવા જોઈએ મૂળભૂત પરંપરામાં. મૂળભૂત પરંપરા પ્રમાણે અત્યારે તો ઘણો બદલાવ આવ્યો છે, પરંતુ એ બધું બેકાર છે. 25 વર્ષ પછી એને નિર્ણય કરવાનો હોય કે મારે ક્યાં માર્ગે જવું, ગૃહસ્થ થવું કે સાધુ થવું. જો લગ્ન કરવાની ઈચ્છા હોય તો ભગવાન નારાયણ પ્રવૃત્તિ માર્ગની શરૂઆત કેવી રીતે કરવી ને એ અહીંયા કહ્યું. તત્ર વેદોક્ત વિધિના સ્વોચિત સ્ત્રી પરિગ્રહ. પોતાના ધર્મ, એક એક શબ્દ મહત્વના છે, પોતાના ધર્મ, પોતાના કુળ, પોતાના સંસ્કાર અને પોતાની જાતિ પ્રમાણે ઉચિત હોય, સ્વોચિત, આ બધા પ્રમાણે ઉચિત ગણાય એવી કોઈ એક ગુણિયલ સ્ત્રી પસંદ કરીને વેદોએ શાસ્ત્રોમાં બતાવેલી જે વિધિ છે એ વિધિ પ્રમાણે એની સાથે વિવાહ કરવા, આ પ્રવૃત્તિ માર્ગે ચાલનારા માટે પ્રથમ પગથિયું છે. કઈ વાંધો નથી કોઈ કર્યા હોય. કેવી સરસ વાત ભગવાન નારાયણે આપણા માટે કરી. આડેધડ નહીં કરવાના, શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરવાના, નહીતર તો આજે મા બાપની ઈચ્છા ન હોય, ધર્મ કુળ જ્ઞાતિ આ કાંઈ જોયા વગર થોડો મનમેળ થઈ જાય, નજર એક થાય તો લગ્ન કરી લે. ભગવાન નારાયણ કહે છે એવું ન કરવાનું. સોચિત સ્ત્રી પરિગ્રહ, પોતાના ધર્મ કુળ સંસ્કાર એ પ્રમાણે ઉચિત ગણાય એવી કોઈ એક ગુણિયલ સ્ત્રી, એમાં પણ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા એની સાથે વિવાહ કરવા, આ પહેલો ધર્મ કહ્યો. હવે એનો જ બીજો અર્થ છે સ્વોચિત સ્ત્રી પરિગ્રહ. પરિગ્રહ એટલે ઉપભોગ કરવો, ભોગ કરવો, પોતાને ઉચિત એવી સ્ત્રીનો જ ઉપભોગ કરવો, એટલે કે વ્યભિચાર ન કરવો. સ્વયં સ્વામિનારાયણ ભગવાને પોતાના આશ્રિતોને આ વર્તમાન કડકપણે પાળવાની આજ્ઞા કરી છે. સ્ત્રી પુરુષોની જે મર્યાદા છે એનાથી સંપૂર્ણ વિપરીતપણે આચરણ, પુરુષોએ પર સ્ત્રી ગમન અને સ્ત્રીઓએ પર પુરુષ ગમન એ ક્યારેય ન કરવું એ મહારાજે આજ્ઞા કરી છે. ગૃહસ્થ ભક્ત માટે એવું કહેવાય કે એક નારી સદા બ્રહ્મચારી, એટલે કે પોતે જેની સાથે લગ્ન કર્યા છે એક જ નારીને પોતે પત્ની માને. ભગવાન નારાયણે પણ એ જ કહ્યું ને, પોતે તો ઉર્ધ્વરેતા બ્રહ્મચારી છે, પણ આપણે બ્રહ્મચારી કઈ રીતે રહી શકીએ એ બતાવ્યું. સોચિત સ્ત્રી પરિગ્રહ, એક નારી જેને આપણે પરણ્યા છીએ એને પત્ની માનીએ તો આપણે બ્રહ્મચારી. એથી વિશેષ જોઈએ થોડું ડીપમાં તો બીજી નારીનો મનથી પણ સંકલ્પ ન થાય, આવો સંયમ એ શ્રેષ્ઠ સંયમ છે. અને એના માટે મહારાજે વચનામૃતમાં આપણને ખૂબ દિવ્ય દ્રષ્ટિ આપી છે. મધ્યનું ત્રીજું વચનામૃત મહારાજ કહે કે પોતાની પત્ની સિવાય બીજી જે તમામ સ્ત્રીઓ છે એમાં માં, બહેન અને દીકરી એની ભાવના રાખીએ, એના વિશે પૂજ્ય ભાવ રાખીએ તો ક્યારેય પણ મનમાં બીજો ઘાટ નહીં થાય. આપણા સંપ્રદાયનું ઘરેણું કહી શકાય શિવલાલ શેઠ, નવલખા શેઠ કહેવાતા, અને મહારાજની ઉપાસનાથી, મહારાજના નિર્વિકલ્પ નિશ્ચયથી એને ઇન્દ્રિયો અંતઃકરણ વશ કરી લીધા હતા. પ્રસંગ તો જાણીતો છે. આ ઘોર કળિયુગની અંદર પણ કેવી મર્યાદા રાખવી જોઈએ એ આ પ્રસંગ શીખવે છે. શિવલાલ શેઠના સાળી 6 મહિનાથી ઘરે આવ્યા છે. 6 મહિનાથી રોજ એ જ થાળી પીરસીને મૂકે, પણ શેઠને તો ખબર જ નથી કે કોણ પીરસે છે. બુદ્ધિ નહોતી એવું નહોતું, બુદ્ધિ હોય તો જ એટલા પૈસા કમાઈ શકે ને, બુદ્ધિ વિના પૈસા ક્યાંથી કમાઈ શકે. બુદ્ધિ નહોતું એવું નહોતું, બધું જ ચાલતું હતું. એટલી શાર્પ બુદ્ધિ હોવા છતાં પણ મહારાજની ઉપાસનાથી એમણે કેટલા ઇન્દ્રિયો અંતઃકરણને વશ કર્યા છે. 6 મહિના વીતી ગયા છતાં પણ એને ખબર નથી કે થાળી કોણ પીરસે. જો એ ધારત તો જોઈ શકે ને ઉપર. એટલે પોતાનો જે જીવ છે એની આજ્ઞા પ્રમાણે પોતાને ઇન્દ્રિયો અંતઃકરણને વર્તાવે છે. એમની એવી ઈચ્છા હોય કે મારે ઉપર જોવું તો જ એ ઇન્દ્રિયો અંતઃકરણ જોઈ શકે, બાકી ન જોઈ શકે. એક દિવસની વાત, નિત્યની જેમ જમવા બેઠા છે, મનમાં શ્રીજી મહારાજનું અખંડ સ્મરણ ચાલુ છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, કોળીએ કોળીએ હો, ગુરુ મહારાજ નિયમ આપે હો. કોઈ સંતો પાસે જાય સ્વામીને કહે કે સ્વામી નિયમ આપો, કોળીએ કોળીએ સ્વામિનારાયણ નામ લેજો. કેટલું સહેલું નિયમ છે, આપણે ટ્રાય કરીએ ત્યારે ખ્યાલ આવે કે અઘરું છે. પણ શિવલાલ શેઠને અખંડ સ્મરણ ચાલુ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. શેઠના સાળી પીરસવા માટે આવ્યા અને જમતા જમતા 6 મહિનાથી કોઈ દિવસ ઈચ્છા નહોતી કરી કે આજે ઉપર જોવું, આજે જીવની મરજીથી એણે ઉપર જોયું, અને ઉપર જ્યારે જોયું સાળીને જોયા એટલે પૂછ્યું કે તમે ક્યારે આવ્યા? હવે કથા સાંભળવા માટે આપણે રોજ આવતા હોઈએ, આગળ જ બેઠા હોય, અને પછી એમ પૂછે કે ભગત તમે એક મહિનાથી આ આખી વાસુદેવ મહાત્મ્યની કથા પૂરી થઈ ગઈ, કોઈ દિવસ દેખાણા કેમ નહીં? આવું પૂછે તો આજે જ આવ્યા એમ પૂછે તો સહેજે એમ થાય ને કે આ આગળ જ બેઠો હતો ને કોઈ દિવસ નજરમાં ન આવ્યો, હજી આમ છેલ્લે થોડુંક આમ અંધારા જેવું છે, છેલ્લે બેઠા હોય ન દેખાય તો વાત સાચી, પણ આગળ જ બેઠા અને આમ મનમાં એમ તો થાય ને કે આમ કેમ પૂછે છે? સાળીને પણ એવું જ થયું એટલે શરમાઈને જતા રહ્યા, થાળી પીરસી અને શરમાઈને જતા રહ્યા. એમના બહેન પાસે આવ્યા એટલે કે શિવલાલ શેઠના પત્ની, અને બધી વાત કરી કે આવી રીતે મારા શાળાએ વાત કરી, તો શું એને ખબર નથી પડતી કે છ મહિનાથી આવ્યાને એને કંઈ ખ્યાલ નથી? ત્યારે એમના બહેને વાત કરી કે એ જીતેન્દ્રિય પુરુષ છે, એને ઇન્દ્રિયો અંતઃકરણ એને વશ વર્તે છે, શ્રીજી મહારાજની ઉપાસનાની દ્રઢતા છે, ભગવાનનું અખંડ ચિંતવન કરે છે, એ ફરજો ચૂકતા નથી, ઘરનું બરાબર રીતે ધ્યાન રાખે છે, પણ ભગવાનના ભજનમાં પોતે જે સ્મરણ કરતા હોય એમાં જ્યારે એમ લાગે કે આ મને વિઘ્ન કરશે ત્યારે એ પોતાના ઇન્દ્રિયો અંતઃકરણને એનો ભોગ ભોગવવા દેતા નથી, એના વિષય આપતા નથી. આવી એની ઉચ્ચ સ્થિતિ છે, માટે એનું કાંઈ તમારે મગજમાં ન લેવું, એ તો અલૌકિક સ્થિતિએ વર્તનારા છે. કેટલી મર્યાદા! અને માત્ર પુરુષ ભક્તોએ ધ્યાન રાખવું એટલું જ નથી, સ્ત્રી ભક્તોએ પણ ધ્યાન રાખવાનું છે. અને એ શું ધ્યાન રાખવાનું છે એ કથાનું શ્રવણ આપણે આવતીકાલે કરીશું. આજે ભગવાન નરનારાયણે આપણા જીવના આત્યંતિક કલ્યાણ માટે જે અવતાર અવતારી ભેદનું નિરૂપણ કર્યું એની આપણે ચર્ચા કરી. અત્યારે આપણે ભગવાન નારાયણે આપણા માટે જે પહેલો ધર્મ સ્વચિત સ્ત્રી પરિગ્રહ એનો અર્થ સમજી રહ્યા છીએ. આગળની કથાનું શ્રવણ આપણે આવતીકાલે કરીશું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા ભક્તજનો, આજે ધનુર્માસ કથાના ઠાકોરજીના થાળ અને ધન પ્રસાદના મુખ્ય યજમાન રાજેન્દ્રભાઈ ભગવાનભાઈ શાહ એમના પિતાશ્રીની પુણ્યસ્મૃતિમાં ધન પ્રસાદ રાખેલ છે, સાથે સહયજમાનો દેવજીભાઈ વાલજીભાઈ અઘારા અને સતીશભાઈ જયંતિભાઈ સતાણી આ બંને સહયજમાનો છે. આજે એમના તરફથી ધન પ્રસાદ રાખેલ છે. બંને બધા યજમાન ભક્તો છે એ ઓફિસમાંથી પ્રસાદીનું બોક્સ લઈ અને જજો અત્યારે ધન પ્રસાદ લઈને છૂટા પડશું.